નિત્યાનંદ સ્વામી મહારાજની જય. પ્રભુ તવ રૂપ પરમ સુખ રાશિ, પ્રભુ તવ રૂપ પરમ સુખ રાશિ. અચલયો પાસી દેવાનંદ મોજ માગત દેવાનંદ મોજ માગત ગિરિધર દ્વાર ફરો ગુણ ગાસી પ્રભો તવ રૂપ પરમ સુખ રાસી સુગમ ભયે અવિનાશી પ્રભુ તવ રૂપ પરમ સુખ રાશિ હો પ્રભુ તવ રૂપ પરમ સુખ રાશિ પ્રભુ તવ રૂપ પરમ સુખ રાશિ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ

Narayana Swami Narayana Swami Narayana. Sahajananda Swami Maharaja Ni Jai. Varni Vesharamani Adarshanam Mandahasaruchirananam Bhujam Pujitam Suranarottamer Muda Dharmanandanamaham Vichintaye Nijasritanam Sakalartihanta Saddharma Bhakte Yabanam Vidhata Data Sukhanam Manasepsitanam Tanotu Krishno Khila Mangalam Naha Om Avatarine Shri Swami Narayanaya Namo Namaha Om Shri Hari Krishnaya Namo Namaha Om Shri Purana Purushottamaya Namo Namaha Swami Narayan Hare, Swami Narayan Hare Samvat 1877 na Maksharvadi Amasne Divas Shriji Maharaj Gam Shri Loya Madhye Sura Bhaktana Darbarma Dholiya Upar Virajman Hata Ane Mastak Upar Dholo Fento Banjo Hato Ane Bije Dhole Fente Karine Bokani Vali Hati Tatha Garam Posni Rati Dagli Mahili Kore Dhole Angarke Sahit Pehri Hati Tatha Dholo Khes Pehro Hato Tatha ચોફાળ ઓઢીને તે ઉપર પીળી રજાઈ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા રાત્રિને સમય વિરાજમાન હતા પછી શ્રીજી મહારાજ પોતાની મેળે બોલ્યા છે જુઓ ને ભગવાનની માયાનું બળ કેવું છે જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે કેમ જે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા જે આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે મહારાજ પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે માટે સુજે એવો દેશ કાળ ક્રિયા સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે પણ કોઈ રીતે વિપરીત મતિ થાય નહીં તે શાણે કરીને થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચ વિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો મહાત્મ્ય સહિત યથાર્થ નિશ્ચય હોય એવાને સુજે એવું દેશકાળાદિકનું વિપરીતપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહીં અને જે દેહાભિમાની હોય ને પંચ વિષયનો અતિશય અભાવ ન થયો હોય તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે અને ભગવાનનો પણ અભાવ આવે અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચ વિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે કોઈકને દેહાભિમાન તથા પંચ વિષયની આસક્તિ હોય તો પણ તે સત્સંગમાં નિભો જાય છે તેનું કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એને જ્યાં સુધી કોઈક ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નિભો જાય છે, પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ દેહાભિમાન લોભ કામ ક્રોધ એને ખોદશે ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે, ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે અને સત્સંગમાંથી વિમુખ થશે. જેમ સર્પે લાળ નાખી હોય એવું જે દૂધ સાકર તેને જેણે પીધું હોય ને તે જીવે છે તો પણ તે ઘડી બે ઘડીમાં સાંજ સવારે આજકાલ જરૂર મરનારો છે, તેમ જે દેહાભિમાની છે તે મહિને બે મહિને વર્ષે બે વર્ષે દસ વર્ષે દેહ મૂક્યા સમયે દેહ મૂકીને જ્યારે ત્યારે પણ એ જરૂર સંતનો અભાવ લઈને પડી જશે. અને જે દેહાભિમાની જેને દેહાભિમાન ન હોય અને એમ સમજતો હોય જે અંતઃકરણ ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે હાલે છે એવો જે સત્તારૂપ આત્મા તે હું છું, તે હું ધન સ્ત્રીયાદિક કોઈ પદાર્થે કરીને સુખી થઉં એવો નથી ને એ પદાર્થ ન મળે તેણે કરીને દુઃખી થઉં એવો નથી, એમ દ્રઢ સમજણ જેને હોય તેને સંત ગમે તેવી રીતે પંચ વિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહીં અને તુચ્છ પદાર્થ સારું સંત સાથે બખેડો થાય નહીં ને આંટી પણ પડે નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જેને પંચ વિષયનો અભાવ હોય તે કેમ જણાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય છે જ્યારે કાંઈ સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય, પણ જેમ જેવું તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહીં, મૂંઝાઈ જાય અને લુગડા જેવા તેવા જાડા પહેરતો હોય તેમાં આનંદ હોય તેવો ઝીણા લુગડા પહેરવા પડે તેમાં આનંદ ન રહે ને મન મૂંઝાય, તેમજ સારી પથારી હોય અથવા કોઈક માનદે ઇત્યાદિ જે સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેમાં તેનું મન મૂંઝાય પણ તેમાં કોઈ રીતે આનંદ પામે જ નહીં, ત્યારે તેને એમ જાણીએ જે એને વિષયને અભાવ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ એ પંચ વિષયનો અભાવ કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મય છે ને તે પછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે. તે મહાત્મય તે શું? તો જે ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વરસે છે, સૂર્ય અગ્નિ ચંદ્રમા પ્રકાશ કરે છે, પૃથ્વી સર્વને ધારી રહી છે, સમુદ્ર મર્યાદા નથી લોપતા, ઔષધિઓ ઋતુને પામીને ફળે છે અને જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરે છે અને જેની શક્તિ કાળ છે માયા છે પુરુષ છે અક્ષર છે, એવી રીતે જે ભગવાનની મોટપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે તે બંધન કરે? તે કામ ક્રોધ લોભ માન ઈર્ષા સ્વાદ સૂક્ષ્મ વસ્ત્ર ધન સ્ત્રી તથા જે પંચ વિષય સંબંધી પદાર્થ તે એને કોઈ બંધન કરે નહીં, કાં જે એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે. જે ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનના ભજન સ્મરણ કથા વાર્તાને વિશે માલ છે અને અક્ષર તે આવો છે ને આવું એ અક્ષર સંબંધી સુખ છે તથા ગોલોક વૈકુંઠ શ્વેતદ્વીપ સંબંધી સુખ તે આવું છે તથા પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે ને સ્વર્ગનું સુખ તે આવું છે તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે એવી રીતે સર્વના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિશે જોડાણો હોય તેને એવો કયો પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે કોઈ ન પાડે. જેમ પારસમણી હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું તે સોનું પાછું પારસમણીનું કર્યું પણ લોઢું થાય નહીં, તેમ એવું જેણે ભગવાનનું મહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણારવિંદથી પડે નહીં તો શું બીજે પદાર્થે કરીને એ પડે ન પડે. અને એ ભગવાનને ભજતા હોય એવા જે સંત તેનું પણ એ બહુ મહાત્મ્ય સમજે છે, એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત ઉપાસક એ સંત છે માટે એ બહુ મોટા છે. જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા પણ જો આવી રીતે ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો પોતાને કંઈ ડાપણનું માન ન આવ્યું રહ્યું ને ગોપીઓના ચરણની રજને પામવાની ઈચ્છા અને વૃક્ષવેલીનો અવતાર માગ્યો કેમ જે એવા મોટા ભગવાન જેના માર્ગને વેદની શ્રુતિઓ ખોળે છે તે ભગવાનને વિશે એ ગોપીઓની પ્રીતિ અતિશય ભાળી, તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે અને તેને ન મનાય અને તેને નમાય કેમ નહીં, તેની આગળ તો દાસાનું દાસ થઈને રહેવાય અને પાંચ પાંચ ખાસડા મારે તો પણ ખમે અને એમ સમજે જે મારા મોટા ભાગ્ય થયા છે એવા સંતનો હું તિરસ્કાર સહું છું, નહીં તો પ્રારબ્ધવશ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સહેવા પડત તથા મા બાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત અને પ્રારબ્ધવશ થઈને દોડીની ભાજી ખાવી પડત તથા મોથ ખોદીને ખાવી પડત, તે કરતા આ સંતને સંગે રહીને હું નિસ્વાદી વર્તમાન પાળું છું તે મારા મોટા ભાગ્ય છે અને પ્રારબ્ધવશ થઈને જેવા તેવા વસ્ત્ર તથા ચિથરા પહેરવા પડત તે કરતા આ સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું તે એ મારા મોટા ભાગ્ય છે અને સંતની સભામાં જ્યાં જાય છે ને પોતાને માન જડતું નથી ત્યારે એ સંતનો અવગુણ લે છે ત્યારે એને સંતની મોટપ જાણ્યામાં આવી નથી, નહીં તો અવગુણ લેત નહીં. જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરશી ન નાખી દે ને આદર કોઈ ન કરે ત્યારે કાંઈ એને તે અંગ્રેજ ઉપર ધોખો થાય છે ને કાંઈ તેને ગાળ દીધાનું મનમાં થાય છે, લેશ માત્ર પણ થતું નથી. શા માટે જે એ અંગ્રેજની મોટાઈ જાણી છે જે એ તો મુલકનો બાદશાહ છે ને હું તો કંગાલ છું એવું જાણીને ધોખો થાય નહીં, તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે, પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. માટે જેને ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે અને જેને મહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહીં. ઇતિ વચનામૃતમ લોયાનું 17મું વચનામૃતમ જે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે મહારાજ, શું મગન ભગત બોલો. શિવરાજ ભગત, સુરેશ ભગત શું કહે છે? લોયાનું આ 17મું વચનામૃત નંદ સંતોએ સ્તુતિ નિંદાનું નામાભિધાન કરેલું છે. કોઈ પણ મુમુક્ષુ હોય ભગવાનના કોઈ ભક્ત હોય કે સંત હોય પ્રથમ જ્યારે સત્સંગમાં પ્રવેશ કરે ત્યારે એ ભગવાનની સંત ભક્તની સ્તુતિ કરતો હોય. શરૂઆતમાં ત્યાર પછી એ નિંદા કરવા માંડે એનું કારણ શું? હે, આ વચનામૃતની શરૂઆત જ મહારાજે આગળના 3 વચનામૃતોની અંદર જ્યાં જ્યાં મહારાજે વાત કરી ત્યાં આ બધાએ હવે એક અધ્યાત્મની ઊંચાઈએ પહોંચ્યા પછી સત્સંગમાં આવ્યા પછી કઈ કઈ બાબતો એ વિઘ્નનું કારણ બને છે, વિક્ષેપનું કારણ બને છે, જીવનો મોક્ષ બગાડે છે અને એના ઈલાજ માટે કયું સાધન સક્ષમ બનાવવું જોઈએ એની મહારાજે એક અનોખી દ્રષ્ટિ આપી છે. ક્રમિક વચનામૃતમાં મુખ્ય સાધન તરીકે હવે ભગવાનનો મહિમા મહારાજ કહે છે. આગળના જે જે વચનામૃતો ગયા તો એમાંય છેલ્લે તો મહારાજે શું કીધું, યથાર્થ ભગવાનનો સંતનો જેને મહિમા સમજાયો હોય તો એને આ વસ્તુ નડતી નથી, વિક્ષેપનું કારણ થતી નથી. હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટવાળી એક્સ્ટ્રા ઓર્ડિનરી મેડિસિન અને નો રિએક્શન, નો સાઈડ ઇફેક્ટ, કોઈ એનું રિએક્શન ન હોય અને પાછી સાઈડ ઇફેક્ટ ન હોય. વચનામૃતની શરૂઆત જ મહારાજે એવી કરી, પ્રસન્ન હતા અને પ્રસન્નતામાં પણ કંઈક અંશે ખેદ અને ઉદ્વેગનું દર્શન મહારાજની વાતની શરૂઆતમાં થાય છે. માયાનું કેવું વિપરીતપણું છે, કેવી પ્રબળતા છે. મહારાજ કે જુઓને, પહેલાં સ્તુતિ કરતો હોય અને પછી નિંદા કરવા માંડી જાય છે, તો આવું વિપરીતપણું આવી જાય છે, એનું કારણ શું છે? માયાની પ્રબળતા. સત્સંગમાં એવા પછીની આ પ્રક્રિયા અને પરિણામ છે. ક્યાંનું છે આ? બહારની મહારાજ વાત કરે છે. એટલે ઘણી વખત પોતે કલ્પના ન કરી હોય એવી નજર સામે આશ્ચર્યકારક ઘટના ઘટે ને, ત્યારે એક બાજુ પોતાની આંતર પ્રસન્નતા હોય તો એ વાસ્તવિકતા એ ખેદના રૂપમાં રજૂ થાય. મહારાજે જે વાત કરી છે, હતા કેવા મહારાજ? પ્રસન્ન હતા. અને વાત કેવી કરી? કે સત્સંગમાં આવ્યા પછી પણ આવું વિપરીતપણું થાય છે, જોવો તો ખરા. કે જે એક વખત સ્તુતિ કરતો હોય અને એ નિંદા કરવા માંડે. માયાનો દોષ, માયાનું એ વિપરીતપણું છે કે મોક્ષ મેળવવા માટે અને મૂકવા માટે જે આવ્યા એ જ ઘણી વખત એને વિક્ષેપનું કારણ, બંધનનું કારણ થાય છે. કેટલીક બાબતોના અભાવને કારણે. મહારાજે જ્યારે આવું કીધું ત્યારે આગળ પાછળ થોડીક ઘટનાઓ પણ એવી ઘટી હશે, કારણ કે આ મહારાજે જીવંત ઇતિહાસના અનુભવની વાત શ્રી મુખે વ્યક્ત કરી છે. ભગવાન ખુદ હયાત હોય તો એ આમ થતું હશે કેમ લાગે? થાય એટલે ઘણી વખત હરિભક્તો હોય ને તો એ આશ્ચર્યકારી કેટલીક બાબતો રજૂ કરતા હોય કે આમ હોય ને આવું હોય તો આમ હોય, આમ હું કામ? તો એનો આ જવાબ છે કે ખુદ ભગવાન હોય તોય, અમુક વસ્તુ ભગવાન હોય તોય પોતે કરવાની હોય, થઈ ન જાય. આપણે એવું માનતા હોય કે ભગવાન હોય ને એવા મોટા મહાપુરુષ હોય એટલે પછી બીજાએ કાંઈ કરવાનું જ ન હોય, કરે તો ઊંધું કરે તો વાંધો નહીં. એવું નથી. ખુદ ભગવાન હોય તોય સાધક છે, મુમુક્ષુ છે, જીવ છે, એનું કંઈક કર્તૃત્વ કર્મ છે. અને એ પ્રકારે એણે પોતાનો રોલ ભજવવાનો હોય છે. ભગવાનના એવા સદગુરુ કે સ્વયં ભગવાન પોતે હોય એટલે જીવાત્માનું બધું પોતે જ કરી દે એવું ન હોય. અને જો એવું થતું હોત તો સ્વામિનારાયણ ભગવાન આ ગામડે ગામડે એ વખતે કેટલું ફર્યા? ત્યારે તો કઈ ટેકનોલોજી હતી, શું વાહનો હતા, શું વ્યવસ્થાઓ હતી? સંકલ્પ માત્રથી મળે નહીં કરવા, એને જે કરવું તું ઈ હે આ અક્ષરધામમાં બેઠા બેઠા કરી શકે એમ. કઈ ઉપાધિ જ નહીં, પણ થતું નથી ને, એ કરવાનું હોય છે પોતે જ. મહારાજે આવી રીતે કીધું કે આ માયાનું વિપરીતપણું જોવો ને કેવું છે. એક વખત આવ્યો હોય ત્યારે સ્તુતિ કરતો હોય. ગુરુ મહારાજ ઘણી વખત કહે ને કે પહેલાં તો એમ હોય કે આપણને રાખશે કે નહીં રાખે. અને પછી એના મૂળ સ્વરૂપનું દર્શન કરાવે. આવ્યા પછી પણ, સત્સંગમાં પ્રવેશ મળ્યા પછી પણ આવું વિપરીતપણું થવાના કારણો મહારાજે આ વચનામૃતની અંદર બતાવ્યા છે. નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે પ્રથમ સારો હોય તે સારો જ રહે, ગમે એવા દેશ કાળ ક્રિયા સંગ એ વિપરીત થાય, પ્રતિકૂળ હોય તોય સારો જ રહે. નિંદામાં કોઈ દી લાગી ન જાય, કોઈ પણ પ્રકારે ક્યારેય પણ કોઈના અભાવ અવગુણમાં પડે નહીં, એવો ઉપાય મહારાજ કે કયો ને? નિત્યાનંદ સ્વામીએ મહારાજને આવો પ્રશ્ન પૂછ્યો એટલે મહારાજે આવું થવાના પરિબળો ક્યાં ક્યાં છે, આને થાય ને આને ન થાય એના લક્ષણો મહારાજે બતાવ્યા. ગ્રહસ્થ હોય તોય ભલે અને ત્યાગી હોય તોય ભલે, પણ મહારાજ કે અમે જે આ ટૂલ્સ બતાવીએ છીએ ને, એ જ્યાં એક્ટિવેટ હોય ને તો ઓલું એક્ટિવેટ રહેશે. કયું? નિંદા કરવાનું. અને જો સ્તુતિ કરવાનું ચાલુ રહેશે તો એનાય મહારાજે લક્ષણો બતાવ્યા કે આવું આવું હશે તો એ કાયમને માટે સ્તુતિ કરતો રહેશે. પહેલું મહારાજે એવું કીધું કે જેને દેહનો અનાદર હોય. બીજું મહારાજ એવું કીધું કે દ્રઢ જેને આત્મનિષ્ઠા હોય. પંચ વિષયમાંથી દ્રઢ જેને વૈરાગ્ય થયેલો હોય. અને ભગવાનનો મહાત્મય સહિત જેને નિશ્ચય થયેલો હોય. આ ચાર બેજ એવા છે કે મોક્ષભાગી મુમુક્ષુ આત્માની યોગ્યતાને કાયમને માટે પ્રોટેક્ટ કરે ને પ્રમોટ કરે છે. હા, બે જુદા છે. આમ તો ચારનું જોડલું છે કુલ. એટલે જ અહીંયા બહુ સમજવા જેવું ચાર મુદ્દા મહારાજે કીધા છે. દેહનો અનાદર, આત્મનિષ્ઠા, દ્રઢ વૈરાગ્ય પંચ વિષયમાંથી, અને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય. ચારમાંથી બબેના યુગલ છે. એમાં બે મુખ્ય એના બીજરૂપ યોદ્ધાઓ છે કે જ્યાં દેહાભિમાન હોય અને જ્યાં ભોગનો આદર હોય, એ બે મુખ્ય સેનાધિપતિ છે. સત્સંગના સમરાંગણની અંદર મુમુક્ષુના પતનમાં મુખ્ય ભૂમિકા આ બેની છે. જ્યાં દેહાભિમાન, એટલે અહીંયા મહારાજે આત્મનિષ્ઠા કીધી છે, પણ આત્મનિષ્ઠા એક સહનશીલતાના ભાગમાં એના બેકગ્રાઉન્ડની અંદર સપોર્ટર તરીકે કીધી છે. ભગવાનનો મહિમા છે તો એ બેકગ્રાઉન્ડમાં છે, એ મુખ્ય ભૂમિકામાં નથી. કોઈનામાં ભગવાનના મહિમા સહિત નિશ્ચયનો અભાવ હોય અને આત્મનિષ્ઠા ઓછી હોય, પણ જો દેહાભિમાન એટલે સ્વનો અનાદર હોય અને પંચ વિષયમાં પ્રીતિ ન હોય તો આમાં પેઢીઓ રહીને આ પ્રક્રિયા એક્ટિવેટ નથી થતી. બહુ સૂક્ષ્મ ચિંતન કરીને જોવામાં આવે તો આત્મનિષ્ઠા અને ભગવાનનો મહિમા સહિત નિશ્ચયની કંઈક અંશે કચાશ હોય, પણ જો ઓલા બે ન હોય અથવા તો એનો આદર ન હોય તો પણ એને આવું વિપરીતપણું થવામાં સંભાવના બહુ ઓછી છે. અને કાયમને માટે સ્તુતિ કરતા રહેવા માટે આ ચારેય હોવા જરૂરી છે, પણ એમાં મુખ્ય બેને કેન્દ્ર સ્થાને રાખવા જોઈએ. મહારાજે આ વચનામૃતની અંદર જે વાત કરી છે, આગળ પુનરાવર્તન કરીને જે પાછું મહારાજે દ્રઢીકરણ કર્યું છે, તો ત્યાં મુખ્ય દેહાભિમાન અને પંચ વિષયના અનાદરને કેન્દ્ર સ્થાને રાખીને વાત કરી છે. ઓલા બે ગુણ છે એ તો એના સપોર્ટર તરીકે બેકગ્રાઉન્ડમાં છે, પણ મુખ્ય બે દેહાભિમાન અને પંચ વિષયમાં પ્રીતિ. હા, એ બે હોય એટલે તો બરોબર. એને કારણ કે બીજ રૂપ આ છે, દેહાભિમાન અને ભોગમાં રુચિ, પંચ વિષયમાં પ્રીતિ, આ બે છે એ બીજ રૂપ છે. એ બીજ અંકુરિત થાય એટલે પછી એને આનુષંગિક જે કાંઈ બધું જ પાંગરવાનું હોય એમાંથી પાંગરે છે. એટલે આગળ વચનામૃતમાં એવું હતું ને કે મોટા દોષનું કારણ કયું છે, બધાય દોષ એમાં એકમાં આવી જાય, દેહાભિમાન. ત્યાં આગળ દેહાભિમાનને લીધે બધા જ દોષો આવે છે, અને આત્મારૂપ પોતાને માને તો બધા જ ગુણો આવે છે. દેહનો અનાદર, દ્રઢ આત્મનિષ્ઠા, પંચ વિષયમાંથી પ્રીતિ અને ભગવાનનો મહિમા, વિષમપણામાં વિપરીત મતિ ન થાય એના માટેના મહારાજે આ ચાર ઉપાય બતાવ્યા છે. વિષમપણામાં એટલે શું કે આપણે ધાર્યું હોય, આપણે માનતા હોઈએ, આપણે કરવું હોય, આપણી ઈચ્છા હોય, આપણે કંઈક નક્કી કર્યું હોય અને એને અનુરૂપ ન થાય તો એ હરખું હાલ્યા કરે, એના માટે આ ચાર જોઈ. અને એ ચારમાં જો કંઈક આઘાપાછું થાય તો મહારાજે કીધું એ થાય. દેહના અનાદર અને આત્મનિષ્ઠા એ બે મુખ્ય ભૂમિકા આમાં ભજવે છે. સારો હોય અને પછી બગડી જતો હોય, સ્તુતિ કરતો હોય ને નિંદા કરવા માંડે, પગ પૂજતો હોય એની સામે તલવાર ખેંચવા તૈયાર થાય. પહેલાં શું હોય? પગ પૂજતો હોય, પછી પરસ્પર અધ્યાત્મ જગતની અંદર સત્સંગમાં મરીને જેની સાથે રહેવાનું છે એની સાથે સંબંધોમાં કડવાશ ઊભી કરવાનું કારણ કોણ છે? અનાદર અને અભાવ ક્યાંથી જન્મે છે એના માટે મહારાજે મુખ્ય આ બે કીધા. એક તો દેહભાવનો આદર અને બીજો ભોગાદર, સ્વ આદર અને ભોગાદર. જ્યાં જ્યાં પણ વિક્ષેપ હશે, પ્રોબ્લેમ ઊભા થતા હશે, તો ત્યાં તમારે ઝઘડાના મૂળમાં હંમેશા સ્વ આદર અને અધિકારમાંથી જ જન્મ હોય. આત્મનિષ્ઠાની ખામી કે ભગવાનના મહિમાશિત નિશ્ચયની ખામીને કારણે આ વિક્ષેપો ન ઊભા થયા હોય, પણ સ્વ આદર અને બીજું પંચ વિષય કે આનો અધિકારી ભોગતા તરીકે હું જ હોવો જોઈએ, આને લાયક તો હું જ છું, આવો હું છું ને આ મને કેમ કોઈ ઓળખતું નથી ને મારી કેમ કોઈ પસંદગી કરતું નથી. સિલેક્શનમાં હોય તો કોણ હોવું જોઈએ? હું જ હોવો જોઈએ. રામાનંદ સ્વામી તો હજી હયાત હતા ત્યાં રઘુનાથદાસજીએ શું હાલતું કર્યું હતું? હંમેશા અહંકાર હોય ને એને સમય થયા પહેલા પગલા ભરવાની ઉતાવળ હોય, ફેર કેટલો? બસ થોડીક જ રાહ જોવાની જરૂર હોય, પણ એ ન રહી શકે. અહંકારી માણસ કદાચ પોતાને પાત્રતા અને યોગ્યતા વાળો માનતો હોય, પણ આજ એની અયોગ્યતા એ પુરવાર કરે આવી ક્રિયા દ્વારા, આવી ચેષ્ટા દ્વારા, આવી પ્રવૃત્તિ દ્વારા. એનો અધિકારી હું જ હોવો જોઈએ અને એને યોગ્ય અનુરૂપ હું જ છું. સ્વ આદર, સમાન રીતે બધાને સન્માન મળતું હોય અને કોઈ કાર્યની, કોઈ સમર્પણની, કોઈ ગુણની કદર થતી હોય તો બધાની સાથે એનું સન્માન થાય, એ પણ એને અપમાન લાગે. જે સ્વ આદરને વરેલા હોય ને, એને કેવું કર્યું હોય હું? હા, બધા ના ના, ઉપર નહીં, થોડોક બીજો કાર્યક્રમ રાખીને પછી સ્પેશિયલ લ્યો અમારો, એમ કેવું? એક હારે નહીં, થોડીક એકાદી ઇવેન્ટ તમારે વચ્ચે પહેલાં મૂકી દેવી જોઈએ, પછી પાછું બધા એકદમ એકાગ્ર થઈને હવે હું આવશે. સભા ચાલુ થઈ હોય ત્યારે નહીં, બધાએ સભામાં જાજા આવી ગયા હોય, ક્રીમ ટાઈમ હોય, અને એમાંય પાછું બધાનું સમૂહમાં એ કાર્ય તમે કરવાના હોય તો એમ નહીં, પણ અલગથી સ્પેશિયલ, તો એને થોડોક વોટકાર આવે કે કંઈ કહેશે, આપણને સમજે એવા છે આ બધા, નહીતર હું કે આ બધા સરખા જ છે. એક દી વાત કરી હતી ને, સ્વ આદર હોય ત્યાં સમાન રીતે સરખું બધાનું સન્માન થાય તો પણ એને અપમાન જેવું લાગે. કર્યું હોય તો સન્માન જ, પણ આનો જેને રઘવાટ લાગી ગયો હોય ને, એને અપમાન લાગે. સન્માનનીય અને પૂજનીય, આદરણીય અને અનુકરણીય હું જ છું, એ બોલે નહીં પણ એની બિહેવિયર એવી હોય, એની ચેષ્ટા અને મેન્ટાલિટી એવી હોય, એની માન્યતા આવી રૂઢ થયેલી હોય, લાંબા સમય સુધી સૂક્ષ્મ દ્રષ્ટિથી એનું જીવન દર્શન, વિચાર દર્શન, કર્મ દર્શન કરે તો ડાયો માણસ હોય ને એને સમજાઈ જાય ને દેખાઈ જાય કે આમાં આ જ હોય. આંખી વીંચીને હલવાવાળો હોય તો એ ભટકાય, પછી એમ થાય કે અહીંયા ક્યાં આપણે આ. સ્વતંત્ર દ્રષ્ટિ શાસ્ત્રોમાં આપેલી જ હોય છે, અપનાવવાની કોને હોય? આપણે હોય. બેટરી હોય, રસ્તો બતાવી દે, ચાલવું કોને પડે? ખાડો ક્યાં આવે છે, ક્યાંથી વળવાનું છે, આંખો તો પોતે જ ઉઘાડી રાખવી પડે. સત્સંગની અંદર આવ્યા પછી પણ વ્યક્તિ દર્શન માટે, વાસ્તવિક પરિચય માટે પોતાની એક સ્વતંત્ર દ્રષ્ટિ હોવી પણ જરૂરી છે. આત્મનિષ્ઠા અને નિશ્ચયના અભાવને કારણે એટલો વિક્ષેપ નથી થતો જેટલો સ્વ આદર અને સ્વ ભોગનો આગ્રહ, જે આ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત કરે છે. આ બંને ભગવાનના સંબંધ કે ભગવાનના ભક્ત સંત સાથેના સંબંધને વિચ્છેદ કરનારા મુખ્ય પરિબળ છે. એને જેટલા ઓછા કરે, એટલે સત્સંગ છે એ સ્વદર્શન માટેનો હેતુ છે એનો, સત્સંગનો. સ્વ આદરનો નહીં, સ્વદર્શનનો છે. પણ મોટા ભાગે સત્સંગની પ્રવૃત્તિ જ્યારે સ્વદર્શનને બદલે પરદર્શનની થઈ જાય ને, કા પરદર્શન ને કા પ્રદર્શન, બીજાનું જોયા કરવું, એ પરદર્શન કહેવાય. અને કા પોતાને બીજા કરતાં હું કંઈક શ્રેષ્ઠ સારો આગળ છું એવું દેખાડવું એ પ્રદર્શન કહેવાય. સત્સંગ એ આત્મશુદ્ધિ માટે છે, અધ્યાત્મની વૃદ્ધિ માટે છે, દુનિયાને દેખાડવા અને આંજવા માટે નથી. મુખ્ય એનો હેતુ જ એ છે. મહારાજ જે આ વાત કરે છે એ કોઈને ઇમ્પ્રેસ કરવા માટે એવો પર્પસ દેખાય છે કે આ સત્સંગની અલૌકિક પ્રાપ્તિ થયા પછી પણ એક સરખો રંગ સત્સંગમાં જળવાઈ રહે એના માટે કેટલીક બાબતો દરેકે નજર સામે રાખવી. કોઈના એવા જીવનમાં આવ્યા પછી પણ જોયું હશે કે આવતાની સાથે અતિ મહિમા હોય, એના વિના રહી શકે એમ ન હોય, વિખૂટા પડતા હૃદયમાં વેદના થતી હોય, આંસુ પડતા હોય અને એના એ પાસા આંસુ પડાવે, આ કેવું વિપરીતપણું, આ આશ્ચર્ય નહીં તો બીજું શું. અને એ મહારાજે નજર સામે જોયું હશે કે એક વખત ભગવાન અને સાધુ વિના એને ચાલે નહીં, અને સમય આવે ત્યારે પાહે પણ પાલવે નહીં એવું થઈ જાય, દીઠા ગમે નહીં. તો આ સત્સંગમાં આવ્યા પછી પણ આવું અને અહીંયા સુધી પહોંચવાનું કારણ, મહારાજ કે આ ચાર બાબતોમાં જો ધ્યાન ન રાખે તો આવું થાય છે. સંબંધને કાપવાનું કામ કરે, કડવાશ ઊભી કરવાનું કામ કરે છે. ગુરુ મહારાજ એમ કહે કે કાયમને માટે જે નવા નવા રહે ને તો એ સીધા અક્ષરધામમાં જાય, જૂના થયા પછી એવી જમાવટ થાય, કોનું કેટલું સમર્પણ છે એમાંય થોડુંક આ દુનિયાના ગુણ લૌકિક, થોડું ઘણું ડાપણ, બુદ્ધિની ચતુરાઈ ચાતુર્યતા અને થોડું ઘણું કંઈક કંઈક તમારી જેવા 5-7-10 જણા કહેવાવાળા મળી જાય કે તમારી જેવા કોઈ નહીં પણ ઊંધું નાખવાવાળા, એટલે ઓલાને શું થઈ જાય, વહુ તો વહુ એવું થાય ને. પછી એમ પાછા વાતો કરે એ મને આમ તો દેખાતું તું આવું જ કે એમ, આ બોલું ડાપણ કેવું કહેવાય. એટલે હરિભક્તોનો રોલ કયા પ્રકારનો હોય ને એ ઓળખવું બહુ કઠણ હોય, શું આ જેમ ઓળખવું કઠણ હોય ને એવું. થોડું ઘણું કંઈક કહેવા પછી મોટા હોય એનું સમર્પણ, એમની જીવનયાત્રા, એમનો ગુણ, એમનો મહિમા, એ બધું ગૌણ થઈ જાય. જાણીએ ને સમજીએ ને કરીએ તો અમે જ જાણે કરીએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ, આવડે છે, પણ ભાઈ ભગવાનનો માર્ગ છે ને એ આખો જુદો છે. આ દુનિયાનો જગતનો માર્ગ આખો જુદો છે. દુનિયામાં દેખાતું હોય ને એ ભગવાનના માર્ગમાં કાંઈ ઊભું રહેતું નથી, અને નહીં દેખાતું હોય ને એ બધું જ આખરે કામ કરતું હોય છે, પરિણામ આપતું હોય છે ને ભગવાન સુધી પહોંચાડતું હોય છે. પણ જે પોતાને આવું બહુ માનતા હોય ને એને આ જ ખબર ન હોય, બાકી બધી ખબર હોય. આ પણ એક વિપરીત પણ નથી. હા, એકેન વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ ભવતી, બધે એને બધું આવી જાય. ભગવાનને માર્ગે આગળ વધવા માટે વિક્ષેપના પરિબળોને નજર સામે રાખીને હંમેશા આમાં કંઈક હું મેળવવા માટે આવું છું, મારા માટે આવું છું, મારે શું કરવાનું છે, હું ક્યાં છું, એ દર્શન માટેની સત્સંગ એ પાઠશાળા છે. અને એ અભિગમ જેને બરોબર મેન્ટાલિટી સેટ થઈ ગયો, હાર્ટમાં એક્સેપ્ટ થઈ ગયો, અને માઇન્ડનો કેમેરો એ પોતા ઉપર જો સેટ થઈ ગયો અને ગોઠવાઈ ગયો તો એને આ સત્સંગ છે ને એ અભરે ભરી દે. અને જો એનું સેટિંગ થોડું ઘણું આઘાપાસું થઈ ગયું આજુબાજુમાં તો જોઈએ એવું પરિણામ મળે નહીં. નિત્યાનંદ સ્વામીએ ફરીને પ્રશ્ન કર્યો કે મહારાજ, દેહાભિમાન અને વિષયમાં આસક્તિ ઘણાને હોય અને છતાંય સત્સંગમાં નભે જતા હોય એવું પણ દેખાય છે, એમાં કેમ સમજવું? આવું હોય કે નહીં? આવું પરિણામ તો મહારાજે તો એ કહી દીધું કે આવું હોય એ તો આમ જ કરે. પણ નિત્યાનંદ સ્વામી પાછા સામે એવા જ દ્રષ્ટિવાળા વિદ્વાન, હા બહેનો નહીં હોય, મહારાજે જે રજૂઆત કરી એ પ્રેક્ટિકલ બની ગયું હશે. અને નિત્યાનંદ સ્વામીની નજરમાં એ પણ હશે કે આવું આવું આમાંય છે ને છતાં હેલ્યું જાય ગાડું, ગાડું હેલ્યું જાય, ગબડ્યા જાય એમ કે ને, શું કહે? તો એનું મહારાજ શું સમજવું? એટલે મહારાજ એવું કીધું કે કોઈનો એને ધક્કો લાગ્યો નથી એટલે ત્યાં સુધી એમને ચાલ્યું જાય છે. અને ધક્કો નથી લાગ્યો એના કારણમાં પણ મહારાજે એવું કીધું કે ભગવાનના સંત છે એ દયાળુ છે, સામેના જીવની કલ્યાણ કરવાની એને ગરજ છે, હૃદયની ઉદારતા છે, વિશાળતા છે એના દિલની, એટલે શક્ય પ્રયત્ને એના દેહાભિમાનને બહુ સંછેડે નહીં, વિશેષમાં શક્ય પ્રયત્ને બહુ જો સામાન્ય આચારસંહિતા અને પ્રણાલિકામાં બાધરૂપ ન થતું હોય તો એવી એની ડિમાન્ડ હોય ને તો એને પ્રોવાઈડ કરે, કેવી શક્ય બનતી હોય એવી. પણ જો ભગવાનના સંત એના દેહાભિમાનને ખોદે, પંચ વિષયનું ખંડન કરે, એટલે જેમાં એને આસક્તિ રાગ છે એમાં એને ના પાડે કે એવું નથી કરવું, તો તુરંત ફ્રન્ટ થાય, જાણે જગાડ્યો મણિધરજી. નિષ્કુળાનંદ સ્વામી કીર્તનમાં એવું લખ્યું, માણસની આસક્તિ ને દેહાભિમાન છે ને એ સર્પની પૂંછડી જગ્યાએ છે, એટલે સર્પની પૂંછડી ઉપર પગ પડે તો શું થાય? ખાલી ફેણ ઊંચી કરે, તમે કરાશો કે ફેણ ઊંચી કરે એટલું ન હોય, એનું એ કામ કરી જ દે એમ. ઓલાને તરત જ હોય, અને આ પછી આયોજનપૂર્વક બુદ્ધિશાળી પ્રાણી ખરો ને, એટલે થોડી રાહ જોવે, પ્લાન બનાવે, એ પ્રકારે આજુબાજુનું સર્કલ ગોઠવે અને પછી. ક્યાં સુધી એ જીવાત્માને લઈ જાય છે ભગવાનના માર્ગની અંદર, આ બહુ ગૂઢ અડચણો અને અતિ કલ્યાણને બગાડનારી બાબતો એ વખતે મહારાજ અને આ સંતોએ પ્રશ્નોત્તરી કરી અને લખી લીધી અને આપણને સીધી આપી. જો કેવો પ્રશ્ન નિત્યાનંદ સ્વામીએ સામે પૂછ્યો કે મહારાજ, ઘણી વખત તો દેહાભિમાની હોય અને વિષયમાં અતિ આસક્ત પ્રીતિ હોય તોય પાછા નિભે જતા હોય, મહારાજ કે એને કોઈની ચોટ લાગી નથી, ધક્કો લાગ્યો નથી, કોઈએ છંછેડ્યો નથી, એટલે એનું એમને નિભે જાય છે, ચાલ્યું જાય છે. અને એવા જે સંત છે એને નભાવે છે, મોટું મન રાખે છે, એના દિલમાં દયા છે, કે એ આમાં પડ્યો રહેશે, એના સંસ્કાર લાગશે, ક્યારેક સત્વગુણો એનો યોગ હશે અને એને સ્પાર્ક થઈ જશે, એના કંઈક એવા પૂર્વકર્મ હશે, તો એ ભગવાનની ભજન સેવા સાધુનો સમાગમ કરતાં કરતાં એ થર પૂરો થશે અને આ વસ્તુ એને સમજાઈ જશે તો એમાંથી એ બહાર નીકળી જશે. એટલે એના જીવના કલ્યાણને ધ્યાનમાં રાખીને એને નિભાવે છે. સચ્ચિદાનંદ સ્વામી છે જ મહાપુરુષોની મહાનતા જે હોય છે. ઘણી વખત પછી આપણી અલ્પતાને કારણે મહાપુરુષમાં આવવું જે મહાન પણ હોય ને એને આપણે દોષરૂપે દર્શન કરતા હોઈએ, તો એ દ્રષ્ટિ કોની, ભેદ ખામી કોની, કે આવા હોય એને તો આમ જ કરવું જોઈએ. પણ એ માન્યતા ને એ સ્ટેટમેન્ટ કોનું છે? આપણું છે, મહાપુરુષનું નથી. અને જો એવી રીતે મહાપુરુષે કર્યું હોત તો વાલ્યો લૂંટારો હોય એ વાલ્મીકી થાય, જોબન પગી હોય એ પ્રાતસ્મરણીય બની શકે. દોષોની સામે દર્શન કે દ્રષ્ટિ કર્યા વિના પરમાત્માની સાથે જેની ચેતના એક મેક થયેલી છે ને, એવા ભગવાન જેમ વિરાટ અને ઉદાર છે ને, જીવના દોષ સામે જોતા નથી ને, એમ એવા મહાપુરુષ પણ ક્યારેય એના અવગુણ કે અપરાધ ખામીઓને નજર સામે રાખતા જ ન હોય. એ જ એની મહાનતા છે. એટલા માટે મહારાજ એવું કીધું કે એવા સંત છે, કંઈક અંશે એનું દેહાભિમાન હોય તો એને નિભાવે, વિષયમાં આસક્તિ હોય તો શક્ય પ્રયત્ને એમાંય એને વિક્ષેપ ન થાય, એવી રીતે એ સત્સંગના સમુદાયમાં માહોલમાં ટકે રે અને આગળ વધે. આગળ જતાં કંઈક અંશે એનું સારું થશે, રૂડું થશે. મહારાજે ત્યાં દ્રષ્ટાંત આપ્યું, પણ સર્પની લાળ હોય, દૂધ અને સાકર એમાં પડી હોય તો જેદી તેદી એ પીવે, અને પીધા પછી કોઈ જીવતો હોય તો થોડી વાર માટે છે. મહારાજે તો ક્યાં કેવી ક્રમિક વિકાસ યાત્રા બતાવી કે જે દેહાભિમાની છે તે મહિને, બે મહિને, વર્ષે, બે વર્ષે, દસ વર્ષે, દેહ મૂક્યા સમય કે દેહ મૂકીને, જ્યારે ત્યારે પણ જરૂરિયે સંતનો અભાવ લઈને જ પડશે. દેહ મૂકીને પણ આ ઝેર અસર કરે છે, ઉતરતું નથી કેડે પણ. એટલે જેદી તેદી આને તો શું કરવું પડે, ડાયલ્યુટ કરવું જ પડે. ભગવાન સુધી પહોંચવા માટે, એટલા માટે તો આખી એક સંપ્રદાયની પ્રણાલિકા, એની રીત, મહારાજે સંતો હરિભક્તો માટે જે જે બધી વાતો કરી, પ્રકરણો ચલાવ્યા મહારાજે 114 પ્રકરણો, તો એ શા માટે, પ્રયોજન શું હતું? દેહ ભાવ અને પંચ વિષયનો અભાવ એને કેન્દ્ર સ્થાને રાખીને જ મહારાજે બધી જ વાતો કરી, ઉપદેશ આપ્યા, એ પ્રકારની રીત ચલાવી. ગુણાતીતાનંદ સ્વામી કે પહેલાં તો જ્યારે આવ્યા તો જેતલપુરના રંગમહોલ ઉપર સૂતા તો મુક્તાનંદ સ્વામીને ઊંઘ આવી ગઈ, પણ અમને તો, અને એ જો ને એમ થયું કે મુક્તાનંદ સ્વામી જેવા જો આવા કાકરાવાળી અગાસીમાં એમનેમ સૂઈ જતા હોય તો આપણે આ તો દેહને આવું ન રખાય. કુળનો એક સહજ રીતે બ્રાહ્મણ પરિવાર, શારીરિક કોમળતા હોય, કોઈ દે આવું તો સહન ન કર્યું હોય, પણ સ્વામી કે પછી તો એવો દ્રઢ આવું કર્યો તે પછી તો સૂળ ઉપર જો પગ દઈએ ને તો સૂળ કડર કરતી ભાંગી જાય, પણ પગમાં ખૂંચે નહીં. દેહ અનાદર, આત્માનંદ સ્વામી હોય, શરીરમાં ઘાવ વાગે, જીવડા પડે તો એ લઈને અંદર નાખે કે આ તારા તેરા ખાસ તો ઈધર હે, કઈ સ્થિતિમાં એ રહ્યા હશે? વૈરાગ્યો માર મારે છતાંય કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં, મને આમ થયું એવું પણ નહીં કહેવાનું. મહારાજે કેવી આ ઘડતરની પાઠશાળા પાયા કેટલા મજબૂત બનાવ્યા છે. એક એક સંતની એવી ઇતિહાસ ગાથાઓ શિયાળામાં ઠંડીમાં કોઈ ઓથ વિનાનું રહેવાનું, જળમાં બેસી રહે, કંઈક અંશે સત્સંગી જીવનની અંદર જે કાંઈ નિયમો બતાવ્યા તો એ પણ આખરે દેહભાવને ઓછો કરવાના, વ્રત નિયમ વગેરે જે કાંઈ બતાવ્યા તો એ આખરે શું છે? દેહભાવ અને ભોગ વિષય એના સંકોચને માટે. એનો જ્યારે આદર થવા માંડે ને એટલે આમાં મહારાજે જે વિક્ષેપ કીધા ને એનો આદર એને કરવો ન પડે પણ સેજેસ થાય. કંઈક જોઈએ છે એ જ મોટું વિક્ષેપનું કારણ છે. જોઈતું નથી એના માટે કાંઈ, જેને કાંઈ ન જોઈએ એને કોઈ ન પૂગે, એમ એને કોઈ નડે નહીં. મનાવાની વડોદરામાં નિષ્કુળાનંદ સ્વામી જાય પણ ગોપાળાનંદ સ્વામીની સાથે શરત શું કરે કે કોઈની પાકી રસોઈ ન લ્યો તો આવો. પ્રેમી હરિભગત દૂધપાક માટે દૂધ લઈ આવે તો નિષ્કુળાનંદ સ્વામીએ શું કર્યું? જોડી સંકેલીને ચાલતા થયા લ્યો. ધોલેરામાં જ્યારે અંત સમય જેવું શરીરમાં થોડી બીમારી, નિષ્કુળાનંદ સ્વામી સૂતા હતા અને એ વખતે સંતો હરિભક્તો પ્રાર્થના કરતા હતા તો નિષ્કુળાનંદ સ્વામી બેઠા થઈને એવું બોલ્યા કે મારા દેહને પીડા થતી હોય ને એને સાજો કરવા તમે પ્રાર્થના કરતા હો ને તો એ બંધ કરો, પ્રાર્થના ભગવાનને રાજી કરવા કરવાની હોય, આ દેહ હટું નહીં. જિંદગીની આટલી વર્ષની યાત્રાઓ અને યાતનાઓ વેઠી અને છેલ્લે પહોંચ્યા તો અંતરમાં દેહનો અનાદર કેવો દ્રઢ થયો હશે. વિષયનો અનાદર, ભોગનો અનાદર. ઘરમાં આજે ગૃહસ્થ પરિવાર હરિભક્તો હોય તો સમજણ હોય તો બધું સારું ચાલતું હોય પણ મોટા ભાગે આજે સંસાર જીવનમાં અનેક સમસ્યાના મૂળમાં શું હોય? હે, આ ખાલી સત્સંગના વિક્ષેપનું કારણ નથી. આજે પરિવારને સુખ સાહેબી હોય, સંપત્તિ અભરે ભરેલી હોય, સારામાં સારા રાજમહેલ જેવા બંગલા હોય, ખાવા પીવાની કોઈ ખામી ન હોય પણ એક દેહાભિમાન અને એક ભોગમાં પ્રીતિ, એના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ, વિક્ષેપ, પરિવાર તનહ પનહ થઈ જાય. નાની નાની બાબતમાં કેવી મોટી નુકસાની, મળેલું હોય એ માણી ન શકે, આબરૂ જાય, લોકમાં અનાદર, અવગણના, પરિવારમાં એકબીજાને કોઈનું બોલવું ગમે નહીં. પાંચ સાત સભ્યો હોય તો સ્વ આદર વાળો જેનો હોય ને સ્વભાવ, એને સતત હું જે કરું છું એની નોંધ લેવાવી જોઈએ, મને બધાએ પૂછીને કરવા જોઈએ, મને બધાએ માનવા જોઈએ, કંઈ પણ હોય તો મારા દ્વારા થવું જોઈએ. બોલું આવે છે ને, ભિક્ષા માગવા ગયા હતા તો વોવે કીધું કે નથી એવું, ક્યાંક સાસુ સાસ લેવા ગયા હતા તો ઓલા પા સામે મળ્યા કે હાલ પાછી હાલ એ ના શું કામ પાડે, તો ઘરે આવીને બોલે કીધું કે તે ના પાડી સાસ ને, તો કે હા ઘરની ધણી હું છું, તું ના હે નહીં પાડ, ના પાડું તો હું પાડું ને જ દેવી જા તને. શું કરો આમાં તમે જો, હવે આને કોણ સુખી કરી શકે? ભગવાન હરે રહેતોય, કંઈક ખાવા પીવાની બાબતમાં જો કંઈક થોડું પોતાને ગમતું ન આવ્યું તો અણગમતું બીજું કેટલું થઈ જાય. ભોગ અને વિષયમાં અતિ પ્રીતિ એ ભૌતિક જીવનની અંદર પણ અનેક પ્રકારના દુઃખનું કારણ છે. અધ્યાત્મ જીવનમાં તો છે જ, અને આમાં મહારાજે જે ઉપાય બતાવ્યા છે ને એ ભૌતિક અને અધ્યાત્મ જીવનની સમસ્યાનું સમાધાન એ છે. જ્યારે જેવું જેટલું જે મળે એમાંથી પોતાને અનુકૂળ અને અનુરૂપ હોય એ ચલાવતા શીખે તો કેટલા મોટા પ્રશ્ન હલ થઈ જાય. અને એ વ્યક્તિ આવી રીતે કદાચ 2-3 વર્ષ જીવવાનું પસંદ કરે ને તો એ આદરનું પાત્ર બને. પછી એને કહે નહીં તો એ આજુબાજુવાળા પરિવારના સભ્યોનું ધ્યાન રાખે, પણ પોતે જ જો એનો પહેલેથી આદર કરી દીધો હોય તો મને કમ અને પછી દેવું પડે એટલે દે, કરવું પડે એટલે કરે. પ્રક્રિયા તો એની એ જ છે, પણ જો પોતે એનો આદર ન રાખે તો એ પોતાને સુખનું કારણ બને છે. અને પોતે જો એ સ્વ આદરની અંદર પડે તો પોતાને અને પરિવારમાં પણ દુઃખનું અને વિક્ષેપનું કારણ બને છે. અધ્યાત્મ અને સત્સંગ શાસ્ત્રો એ પારિવારિક અને કૌટુંબિક જવાબદારીનું માર્ગદર્શન આપે, જીવન જીવવાની દ્રષ્ટિ આપે, અનેક પ્રકારના વિક્ષેપો એમાંથી બહાર નીકળવા માટેની એક દ્રષ્ટિ પણ આપે. બધુંય મળ્યું હોય ને બધુંય હોય છતાંય કંઈક અંશે થોડી ઘણી જો આવી માન્યતા, આવી જીવનશૈલી કે આવા પ્રકારના આગ્રહ હોય તો એ દુઃખનું કારણ એને બનતું હોય છે. જો સ્વનો એટલે પોતાનો અનાદર હોય કે આ દુનિયાની અંદર આપણી જેવા કેટલાય આવ્યા ને કેટલાય વૈયા ગયા, આપણે નહોતા તોય હાલતું તો નહીં હોય તોય હાલે કે ન હાલે? ઘણી વખત સારું હાલે હો, આપણે મળતા માનતા હોય કે આપણે નહીં હોય ત્યારે અટકી પડશે એમ, પણ સારું હાલે. કારણ કે ભગવાને આ બનાવ્યું છે તો એને હાંકવાની એના ક્ષમતા નહીં હોય, બનાવવાની જેને ક્ષમતા હોય એને તો એ તો ઓપરેટર છે, જનરેટર એ છે, અને ધારે તો એ ડિસ્ટ્રોયર પણ ઈચ્છા કરે ત્યારે થઈ શકે છે. પોતાનો જો અનાદર રાખે તો એનો હર કોઈ આદર રાખે, આ એક સર્વ સામાન્ય નિયમ છે. પણ એ આર્ટિફિશિયલ ને બનાવટી ન હોવો જોઈએ, હાર્ટલી હોવો જોઈએ. જેને પોતાની કદર નથી ને સમય જતા સમાજ અને વ્યક્તિ એની કદર કરે છે, પણ જેને પોતાની જ કદરદાનીની કામના અને ઈચ્છા હોય એની હયાતીમાં કોઈ એની કરતું હોતું નથી. રાષ્ટ્રીય પુરુષો હોય, મહાપુરુષો હોય, સજ્જન લોકો હોય કે સંત પુરુષો હોય, જે હશે પોતાના માન સન્માનની કે આદરની કદર કર્યા વિના જેણે કેવળ પોતાના કર્તવ્ય ઉપર નજર રાખી, પોતાના જીવન મૂલ્યો ઉપર જેણે નજર રાખી હોય તો આજે એને કોણ ભૂલે છે? એ હયાત હોય ત્યારે એણે કીધું ન હોય કે મારા નામના રોડ રાખજો, મારા નામના ભવન બનાવજો, અને છતાંય મારી ટેચ્યુ પધરાવજો. કીધું હોય એવું, મારી સ્મૃતિમાં સ્મારક બનાવજો. અને છતાંય હું કામ કરે છે, કારણ કે સત્યનિષ્ઠાના મૂલ્યો એ સમાજમાંથી ક્યારે નષ્ટ થતા નથી. સમય ઉપર લોકો એને આદર આપે છે, એને અનુસરે છે. પણ પ્રશ્ન એવો હોય કે આવું જેને કરાવવાની ઈચ્છા હોય ને એનું કોઈ કરતું નથી હોતું, અને જેને આવી ઈચ્છા ન હોય એનું બધાય કરે છે. આવું જીવવાવાળા ને આવું કરવાવાળા એ આવી બાબતોમાં કોઈ દી ખોટી થતા જ નથી હોતા. કે મારું નામ આવ્યું કે નહીં, મારો ફોટો છપાણો કે નહીં, મારી નોંધ લેવાની કે નહીં, એવું કોઈ દી એને નજરમાં હોય. રામચંદ્રજી ભગવાન હતા તો એમને જીવનમાં શું, પોતાના રોલ એણે બધાય ભજાવ્યા, પણ સામે વળતરની કદરદાનીની અપેક્ષા શું રાખી. ધોરણસર પોતાના અધિકાર હોય ને એને પણ છોડવાની ખુમારી, રાજગાદી મળવાની હોય સવારે અને વલકલ પહેરીને વનમાં જવાનું થાય, પણ છતાંય પોતાની આંતર મનની પ્રસન્નતા અને ચહેરાની રેખા યથાવત, આ શું બતાવે છે. કેવળ પોતાના કર્તવ્ય ઉપર, પોતાના મૂલ્યો ઉપર જેને નજર છે, રાજ સમૃદ્ધિ ઉપર નહીં. અને છતાંય 14 વર્ષ વનમાં જાય, વનમાં જતા પહેલાંય પિતા પાસેથી આશીર્વાદ લેવા જતાય, જ્યારે રાજ્યાભિષેકની વાત હતી ત્યારે ગયા, વ્યથિત દશરથ મહારાજાને જોયા, કારણ પૂછ્યું તો એવું કીધું કે તને વનવાસ, ભરતને ગાદી. તોય રામચંદ્રજી પ્રભુ બોલ્યા શું, મારી માતાએ મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો કે અયોધ્યાના રાજ કરતા તો દિયે મોયે કાનન મોહી, કે મને વનનું રાજ મોટું આપ્યું. અયોધ્યાના રાજ કરતા વનનું રાજ મોટું છે, એમાં રડવાનું શું, દુઃખી થવાનું શું. પણ એ 14 વર્ષ પૂરા કરીને જ્યારે પ્રભુ પરત અયોધ્યા પધાર્યા તો એણે કંઈ વિકાસ કરી નાખ્યો નહોતો, ભૌતિક રીતે સીમાડાઓ વધારી દીધા હતા, પણ છતાંય પોતાના વિચારોથી, પોતાના કર્મથી, પોતાના જીવન મૂલ્યોથી એક વ્યક્તિત્વ તરીકે જ આપણે જોઈએ ને, તો એમણે જે જે એવા મૂલ્યનિષ્ઠ વ્યક્તિઓ હતા ને એના હૃદયને જીતીને રામ અયોધ્યામાં આવ્યા હતા, અને એવા મૂલ્યોએ જેને ભગવાન સુધી વ્યક્તિત્વનો દરજ્જો અપાયો. હનુમાનજી, સુગ્રીવ હોય, એક એક વાલી હોય, વિભીષણજી હોય, તો એવા મૂલ્યવાળા પાત્રો બીજા કદાચ ક્યાં ગોતવા જઈ શકે. અને એ રામચંદ્રજી ભગવાને મેળવ્યા ક્યાંથી, આ રત્નો નહીં, આ મહાપારસમણીઓ લઈને પ્રભુ પાછા આવ્યા. ભૌતિક સમૃદ્ધિ કરતા પણ મૂલ્યનિષ્ઠ વ્યક્તિઓ એ વધારે મહિમાવાળા હોય છે અને એની કિંમત વધારે હોય છે. પણ પોતાના વ્યક્તિત્વને એને શું કર્યું, ભારત દેશને આઝાદ ગાંધીજી કરે પણ વડાપ્રધાન તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલ 500 ને કેટલા પરગણા એકત્રિત કર્યા ને, અને છતાંય વડાપ્રધાન તરીકે બધાને એમ હોય કે હોવા જોઈએ તો સરદાર એ જ હોય આના માટે, અને છતાંય એ ન આવે તો એ રાષ્ટ્રીય ભાવના, એના મૂલ્યો, એનું વલણ, એના અભિપ્રાયો, એની વાત, એના વિચારો એટલે આજે ટેસ્ટ યુ ઓપોર્ચ્યુનિટી. શું કામ? એણે કીધું નહોતું રાજ સિંહાસન ઉપર ભલે કોઈ પણ બીજો બેઠો હોય, પણ લોક હૃદયના સિંહાસન ઉપર તો સરદારની અમિત છબીને કોણ મીટાવી શકે? કૃષ્ણ ભગવાન મથુરામાં આવે, વિજય થાય, ગાદી કોને આપે? ઉગ્રસેનને. ભગવાનને એ પૂર્ણ ભરોસો હતો કે કદાચ મથુરાની ગાદી ઉપર ઉગ્રસેન હશે ને, પણ મથુરાવાસીઓના હૃદય સિંહાસનની ગાદી ઉપર તો કોનું સ્થાન હોય? કૃષ્ણ ભગવાનને કોણ મીટાવી શકે? જે આવા મૂલ્યોથી કર્મ કરે છે અને આવી રીતે જે જીવે છે, એ કાયમને માટે હયાત ન હોય તો જીવતા જ હોય છે. પણ જેને સ્વ આદર છે તો એ ગયા પછી કોઈ એને સંભાળતોય નથી. પોતાને જે ભજે છે ને એને બધાય તજે, સમજાય? એટલે આમાં જે માગે એને ત્યાગે, પણ જે ત્યાગે એને આગે. સ્વ આદર અને સ્વભોગ એ વિક્ષેપનું કારણ બને છે. નિત્યાનંદ સ્વામીએ ફરીને પ્રશ્ન કર્યો, હા, સ્વ આદર ન હોય તો એના ચાર મુખ્ય ફાયદાઓ, એ આમ ગણીએ તો ત્રણ. એક તો એને સંતનો અભાવ ક્યારેય ન આવે, જેને સ્વ અનાદર હોય એને. બીજું, સંત સાથે ક્યારેય બખેડો ન થાય. અને ત્રીજું, પૂર્વગ્રહની કોઈ સંત ભક્ત સાથે એને ક્યારે આંટી ન બંધાય. આ સ્વ અનાદરના ત્રણ મોટા ફાયદા સત્સંગમાં આવ્યા પછી, અને ઘરમાં જો આવું રાખે તો એ ફાયદા એને એમાં પણ થવાના હોય. નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે વિષયના અભાવની થયો હોય, પંચ વિષયનો જેને અભાવ થયો હોય, તેની કઈ રીતે ખબર પડે? ઓળખાણ કેમ થાય? અભાવ થયો છે એના લક્ષણ ક્યા? મહારાજે એનો જવાબ આપ્યો કે શરીર નિભાવ માટે, દેહ ગુજરાન માટે એક પ્રકારના વિષયનો સ્વીકાર થતો હોય, અને બીજા પ્રકારે વિશેષ કરીને પોતે એનું પ્લાનિંગ કરીને, આયોજન કરીને, વ્યક્તિગત રીતની સાનુકૂળતા ગોઠવે એ પ્રકારે એક પ્રકારે વિષયનો સ્વીકાર થતો. શાસ્ત્રોમાં વિષય દેહ ગુજરાન માટે સ્વીકારવા એવી છૂટી આપી છે, કારણ કે શરીર નિભાવ માટે પણ વિષય જરૂરી છે. પરંતુ મનગમતા વિષય ભોગનું આયોજન કરવું, માન મોભો વધારવો, અથવા તો એ મેળવવા માટે જ પોતાની ચેષ્ટા, ક્રિયાઓ, પ્રયત્ન હોય, તો એના દ્વારા એવી ખબર પડે કે આને વિષયમાં રસ છે. જાહો જલાલી દ્વારા પોતાના વ્યક્તિત્વને કંઈક બીજા કરતાં ઊંચું રાખવું, બીજા કરતાં વિશેષ કંઈક ફેસિલિટી, સામાન્ય નિયમ અનુસાર જે કાંઈ હોય એથી વિશેષ પોતે એની વ્યવસ્થા, આયોજન, ગોઠવણી, એ પ્રકારની ક્રિયાઓ, તો એ વિષયનો આદર છે એ બતાવે છે. અને સર્વ સામાન્ય જે કાંઈ બધાને સરખું હોય, પણ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ કે સ્પેશિયલ કોઈ ગોઠવણી ન હોય તો એ વિષયનો અનાદર છે. ઘરે જાઓ પણ એ પહેલાં એ કંઈ ને આવ્યા હોય કે આજ રવિવાર છે એટલે આવું આવું એટલું એટલું રાખજો, બહાર તો હરિભગત છીએ એટલે આપણે જમવા જવાય નહીં, પણ એ બધી સર્વિસ આપણે ક્યાં માગી લઈ, રજીસ્ટર કરાવીએ ઘરે, તો એ શું કહેવાય? વિષયનો અનાદર નહીં, આદર. અને કોઈ પણ પ્રકારની ડિમાન્ડ આ પાસે ઠાકોરજીને આગળ રાખીએ, કારણ કે ભગવાનના ભગતની ક્રિયા તો બધી ભગવાનના સંબંધવાળી જ હોય, થાળમાં આવું બનાવજો. આ એક બહુ ભગવાનને કદાચ નહીં ખબર હોય કે આવું આવું આમાં ઉપયોગ કરશે એમ. સારું, છતાંય જે કરે કરતા હોય ઘરમાં કરવું, બહારનું લઈ આવીને ઘરમાં ખાવું નહીં. ભગવાનના સંબંધવાળું પવિત્રતાથી પુણ્ય કમાઈરૂપ હોય અને ઉપયોગ કરીએ તોય ભગવાનને માટે છે. પણ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ઓછી કરવી ટૂંકમાં. જો સુખે રહેવું હોય ને આનંદ માણવો હોય તો સ્પેશિયલ આવી ડિમાન્ડ હોય તો એ સ્વા આદર છે. સ્પેશિયલ વ્યવસ્થાઓ, સ્પેશિયલ ઓર્ડર. પણ ભગવાનની ઈચ્છાથી જે કાંઈ હશે એ આપણને અનુરૂપ હોય, શારીરિક પ્રકૃતિને અનુકૂળ હોય, એટલું યોગ્ય માત્રામાં સ્વીકારવું એ દેહ નિભાવ છે. એટલે વિષય પણ બે પ્રકારે હોય, એક દેહ નિભાવ માટે હોય અને બીજો સ્પેશિયલ સિલેક્શનને હોય. એટલે સિલેક્શનને બહુ ન્યાય ન આપતા, માત્ર ઉપલબ્ધ હોય એનો અનુરૂપ ઉપયોગ કરવો, અનુકૂળતા શરીરને હોય એના માટે, તો એને કહેવાય. ચાલશે, ફાવશે, પરવડશે, ગમશે, ભાવશે તો એમાં કાંઈ વાંધો આવે નહીં. ઠાકોરજી થઈ જાય તો વાંધો નહીં એવો. પણ વિષયનો જેને અભાવ હોય, તો મહારાજે તો એવું કીધું કે ઉલટો સારું માન સન્માન જાહોજલાલી આદર એ બધું મળે ને તો એમાં એનું મૂંઝાઈ જાય. વિષયનો અનાદર એટલે તેની પ્રાપ્તિ માટે નોખો ઉદ્યમ ન કરે. વૈભવી દેહ યાત્રાનો અભાવ અને સહજ જીવન નિભાવ એને વિષયનો અભાવ કહેવાય. બાહ્ય દુનિયામાં જેની બોલબાલા છે એનાથી પોતે આંજવાનો પ્રયત્ન કોઈ ન કરે. ઇમ્પ્રેસ કરી દેવાની, એન્ટ્રી પાડવી, જોનારાને એમ થઈ જાય ઓહો આ તો કેમ ને કેવાનું. આવું હોય એ તો આવડા મોટા જ હોય ને. લગભગ દુનિયાના પેરામીટર કેનાથી હોય? જાહોજલાલીન, બાહ્ય વૈભવથી, ઠાઠમાઠથી. તો એ અભાવ નથી. પણ આવું કંઈક પરિસ્થિતિ સંજોગોના અનુસંધાને જો ઊભું થાય હોય ને તોય અંદરથી જો એની મૂંઝવણ થાય, અનાદર થાય, આમાંથી ક્યારે છૂટકી, આમાંથી ક્યારે બહાર નીકળી એવું રહે તો એને માનવું કે અભાવ છે. એને જીતેન્દ્રિય કીધી. ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તે. ભગવાનના જેવા ગુણ સત્પુરુષમાં વર્તતા હોય એમાં એક લક્ષણ કયું બતાવ્યું છે? ક્રિયાને દાબીને વર્તે. એમ આવું કદાચ માનો કે સંજોગ પરિસ્થિતિને અનુસંધાને ક્યારેક એવું થયું હોય, મળે તો એમાં એને રસ ન આવે, એમાં એને ઉત્સાહ આગ્રહ કે ઈચ્છા ન હોય, પણ આમાંથી જલ્દી છૂટીએ, બહાર નીકળીએ અને નોર્મલ પોઝિશનમાં આપણે આવીએ એવી એને આગ્રહની ઈચ્છા રહેતી હોય તો માનવું કે એને અંતરમાં વિષયનો અભાવ છે, અનાદર છે. સ્વ આદરમાં પણ એવું છે કે સર્વ કરતા વિશિષ્ટ સન્માનની ઈચ્છા હોય અને મળે તો એને એમાં આનંદ થતો હોય તો એ આદર છે. પણ જો એમાં મન મૂંઝાતું હોય તો એ અનાદર છે, એને છોડવાની ઈચ્છા કાયમને માટે રહે. તો કીધું કે આવું બધું કરવા માટે શું કરવું જોઈએ, કેવી રીતે થાય? તો મહારાજ એવું કીધું, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આમાંથી બહાર નીકળવું હોય તો શું એવું સાધન છે? મહારાજ એવું કીધું કે ભગવાનનો યથાર્થ મહિમા જેને સમજાય ને તો આ બધું એને ગૌણ થઈ જાય. કેવો મહિમા? તો કે ભગવાન છે એ કેવા મોટા છે, એની આગળ આ બધું શું છે? ભગવાન છે એ સર્વ સત્તાનું કેન્દ્ર છે, સર્વ ઐશ્વર્યનું કેન્દ્ર છે, સર્વ ગુણનું કેન્દ્ર છે, સિદ્ધિઓનું, કલાનું, એ તમામ બધાનું ઉદ્ભવ સ્થાન કેન્દ્ર ભગવાન છે. ઇન્દ્ર, ચંદ્ર, સમુદ્ર, સૃષ્ટિ આ બધા કોને અનુસરે છે? ભગવાનને. તો એવા મોટા ભગવાન એની આગળ આ બધું શું ગણતરીમાં? એ મને મળ્યા છે, સીધો સંબંધ મને એને થયો છે. એવો જ્યારે ભગવાનનો મહિમા સમજાય એટલે પહેલું બધું છે એ પોતાનું અને પોતાને આનુષંગિક બધું ગૌણ થઈ જાય, ઓછું થઈ જાય. એની ઉપર એની દ્રષ્ટિને નજર પછી ન રહી. કેવી રીતે? તો કે ગોપીઓ હતા અને સામે ઉદ્ધવજી હતા, પણ ઉદ્ધવજીએ યથાર્થ જ્યારે ભગવાનનો મહિમા સમજ્યા ત્યારે આગલા વચનામૃતોની અંદર પણ એ જ વાત વારંવાર મહારાજે યાદ કરી, ફરી પાછી એ વાત અહીંયા શ્લોક ન બોલ્યા પણ ગુજરાતીમાં જ, કે ચરણ રજને ઈચ્છા લતા વેલીઓનો અવતાર માંગ્યો. એ અનુસંધાનમાં મહારાજે એવું કીધું કે ભગવાનના સંતનું યથાર્થ જે મહિમા સમજતા હોય તો પાંચ પાંચ ખાસડા મારે, છતાંય પણ એનો દાસ થઈને રહે, યથાર્થ મહિમા સમજતા હોય. દેહભાવના અનાદરની અંદર પણ મહારાજે પ્રેક્ટિકલ વાત બધી કરી. કેમ સમજતો હોય કે મારા મોટા ભાગ્ય કે આવા સંતના અપમાનને હું સહન કરું છું, એની વચ્ચે મને રહેવા મળે છે. પહેરવા માટે જો સંસારમાં હોત તો ત્યાં તો ફાટેલા ચીથરા પહેરવાનો વારો આવત, દેહનો અનાદર, વિષયનો અનાદર, અને અહીંયા એ સાધુના યોગે કરીને મને ઓઢવા ગોદડી મળે છે. કર્મને વશ થઈને ન્યા તો બધાના અનાદર સહેવાના કોના, બોલો તો ખરા, પરિવારનું એવું ક્યાં કીધું? બધાનું વિગત પાડીને બાયડી છોકરાને એમ હિંમત રાખો ને, એમાં ક્યાં, આમાં મહારાજે કીધું છે ને આપણે જ વાત. એના અપમાન અને કડવા શબ્દોને સહન કરવાના થાત તો એના કરતા તો હું અહીંયા સાધુના બહુ સહન કરવાનું થાય તો એમાં શું ખોટું છે? દેહનો અનાદર, ભોગનો અનાદર, કંઈક અંશે અપમાન એ ત્યાં તો હોત જ, અને એ તો બધું કર્મને વશ થઈને સહન કરવાનું થાત. તો અહીંયા તો એવું તો મને નથી, એથી તો સારું છે એમ માનીને, એમ વિચારીને દેહનો અનાદર સ્વીકારે, ભોગનો અનાદર સ્વીકારે, સ્વનો અનાદર સ્વીકારે તો એને બહુ મોટી પ્રાપ્તિ થાય અને એ ક્યારેય પણ નિંદા ન કરે, એ સ્તુતિ કરતો જ રહે. એટલા માટે મહારાજે અહીંયા છેલ્લે એવું કીધું કે યથાર્થ ભગવાનનો જ્યારે મહિમા સમજાય છે ત્યારે એને કોઈ દિવસ વિપરીત પણ આવતું નથી. કાયમને માટે શરૂઆતમાં જેવો આવ્યો તો ત્યારે મહિમા હોય, આદર ભાવ હોય, પૂજ્ય બુદ્ધિ હોય, વડીલો પ્રત્યેની એક આદર બુદ્ધિને સન્માન હોય, ભક્તનો અને સંતનો કાયમને માટે જેવો મહિમા પહેલેથી સમજતો હોય એવો ને એવો એ સમજતો રહે. ભગવાનનો યથાર્થ મહિમા આપણને સમજાયો છે એના પેરામીટર પણ આ છે કે જેને આવો સમજાયો હોય ને, લોક અને વ્યવહાર, દુનિયાના ગુણ અને શક્તિ, કલા અને કૌશલ્ય એ વસ્તુ જુદા છે, પદ અને પ્રતિષ્ઠા, સંપત્તિ એ બધી બાબતો જુદી છે, અને ભગવાનના એવા પરમ ભગવદીય સત્પુરુષ અને ભગવાનના ભક્ત એ આખી બાબત જુદી છે. જેને યથાર્થ મહિમા સમજાયો હોય તો એ ક્યારેય એને ગૌણ થવા ન દે, બેયના વિભાગ કરીને રાખે, પણ ઓલાના ભોગે આનો ખંડન થવા અથવા તો ગૌણ થવા દે નહીં. આવી રીતે મહારાજે કીધું કે જેને દ્રઢતા થઈ હોય તો એ ક્યારેય પણ નિંદા કરે જ નહીં, કાયમને માટે એ સ્તુતિ કરતો જ રહે. એટલા માટે મહારાજે એવું કીધું કે કાયમને માટે સ્તુતિ કરતો રહે એના માટે આ ચાર બાબતો એક તો આત્મનિષ્ઠા દ્રઢ હોય, દેહનો અનાદર હોય, પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ ન હોય અને ભગવાનનો જેને યથાર્થ મહિમા સમજાયો હોય તો એના યોગે કરીને એ ક્યારેય પણ એનામાં વિપરીતપણું આવતું નથી. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને કાયમને માટે આવા ચાર ગુણોનું અનુસંધાન રહે અને આત્મજાગૃતિ રહે, યથાર્થ ભગવાનનો મહિમા સમજી અને ભગવાનને માર્ગે આગળ ચાલતા રહીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે વિશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.